ઠાકોરજીને ઝુલાવવા હોય તોય પૈસા, અરોગાવવું હોય તોય પૈસા, જ્યાં સુધી એ ફી ત્યાં ચૂકવો નહીં ત્યાં સુધી તમારું કંઈ થાય નહીં. એમાં કમિશન એજન્ટ હોય, એની અંદર કેટલા બધા લોકો ફરતા રહેતા હોય નિરંતર આ પૈસા ભેગા કરવા માટે. ઠેર ઠેર બધી જગ્યાએ ગલ્લાઓ મૂકેલા હોય, લોકો અહીંયા પૈસા નાખો ત્યાં પૈસા નાખો. તો જે સ્થાનને આપણે પુષ્ટિમાર્ગ કહી રહ્યા છીએ, શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પ્રભુ બિરાજે છે એ નંદાલય છે. પણ નંદરાયજી યશોદાજીએ ક્યાંય ગોલકો મૂકી હતી તો શું કામ નંદાલયને બદનામ કરો છો? આ નામ લેવાનું બંધ કરો. તમે ધંધો ચલાવી રહ્યા છો અને એને નંદાલય કહી રહ્યા છો. કોઈ વ્રજ ભક્તોએ પોતાના ઘરના આગળ ગોલકો મૂકી હતી એવું તો કોઈ કર્યું નહીં હતું. તો તમે કોને પુષ્ટિમાર્ગ કહી રહ્યા છો? આ ધર્મસ્થાન છે કે પાપસ્થાન છે એનો નિર્ણય કરો. આ મહાપ્રસાદ છે કે આ વસ્તુને જોવો તો પણ પાપ લાગે એવી સ્થિતિ છે? ત્યાજ્ય વસ્તુ છે આ, જેને આપણે બહુ જ અભિનંદનીય મહાપ્રસાદ એમ કરીને માથે ચડાવી ચડાવીને આપણે લઈ રહ્યા છીએ, પણ વસ્તુ તો એ મીઠાઈ કે કોઈ પણ દુકાનમાંથી મળતી વસ્તુથી વધારે એનું કોઈ મૂલ્ય નથી. કેમ કે એક વાત સ્પષ્ટ સમજો, પદ્મનાભદાસજી જે વખતે શ્રી મહાપ્રભુજીના વચનામૃત સાંભળવા માટે અડેલ ગયા ત્યારે મહાપ્રભુજીના પત્નીના મનમાં એમ વિચાર આવ્યો કે આ અકિંચન બ્રાહ્મણ છે, પરદેશમાં આવેલો છે, એ પોતાના ઠાકોરજીને શું ભોગ ધરી શકતો હશે તો આપણે એની મદદ કરીએ. એટલે પદ્મનાભદાસજીને ત્યાં એમણે સીધું સામગ્રી મોકલાવી, બે દિવસ મોકલાવી. પદ્મનાભદાસજીએ પૂછ્યું કે આ શું આવ્યું? તો એમણે કહ્યું શ્રી મહાપ્રભુજીના ત્યાંથી આ વસ્તુ આવી છે. એમણે કહ્યું મૂકી રાખો, એનો ઉપયોગ નહીં કર્યો, એમના પાસે જે પણ હશે એનાથી એ પોતે પ્રભુને ભોગ ધરતા અને પોતે પણ એ મહાપ્રસાદ લેતા હતા. ત્રણ વખત આવું રોજ બન્યું ત્યારે પદ્મનાભદાસજીના મનમાં એમ વિચાર આવ્યો કે ક્યાંક આમાં પ્રભુની પ્રેરણા તો નથી, મારા ચણા ખાઈ ખાઈને પ્રભુ કંટાળી તો નથી ગયા. એટલે એમણે પૂછ્યું મથરાજીને કે આપની શું ઈચ્છા છે, શું આપનો સંકેત છે આના પાછળ, શું આપને મારું ભોગ રૂકું સૂકું ધરું છે અનુકૂળ નથી આવતું? ત્યારે પદ્મનાભદાસજી મથરાજીએ આજ્ઞા કરી કે તું મને પ્રેમથી જે ધરે એ મને ભાવે છે, મને કોઈ 56 ભોગની અપેક્ષા નથી. ત્યારે પદ્મનાભદાસજી કહ્યું કે હવે આ સ્થાનમાં ન રહી શકાય કે જ્યાં રહેવાથી આપણા સ્વધર્મનો નિર્વાહ છે ન થઈ શકે, આપણા સેવીની સેવા ન થઈ શકે. એ પદ્મનાભદાસજી શ્રી મહાપ્રભુજીને છોડીને ચાલ્યા ગયા ઠાકોરજી પધરાવીને. શ્રી મહાપ્રભુજીને જ્યારે આ વાત ખબર પડી ત્યારે મહાપ્રભુજીના પણ એ જ વચનામૃત છે કે પદ્મનાભદાસ ચાલ્યો ગયો, જો એને સીધું સામગ્રી ન મોકલાવ્યા હોત તો એ ન જાત. પદ્મનાભદાસજી કોઈ ધંધો નથી કરી રહ્યા સેવાનો. આજે આપણે એ જે દિવ્ય સેવા છે જે નંદરાયજી યશોદાજીની ભાવનાથી આપણે કરી રહ્યા છીએ એને ધંધાની પાયરી ઉપર પટકી દીધી અને ઠેર ઠેર ગલીઓ ગલીઓની અંદર આપણે એ દુકાનો ખોલી દીધી છે, જેને આજે આપણે હવેલીના નામે ઓળખીએ છીએ. કોઈક જમાનો હતો જ્યારે હવેલીઓ ખસ્તુત, કોઈક વૈષ્ણવનું ઘર હતા, કોઈ આચાર્ય બાલક છે એમના ઘર હતા, પણ આજની હકીકત તો એનાથી બહુ વિપરીત છે. એ ઘર હવે દુકાનો બની ચૂક્યા છે, એ હવે નંદાલય નથી રહી ગયા, એ મીઠાઈની દુકાનોથી વિશેષ બીજું કંઈ નથી. દુકાન ખોલવામાં કંઈ વાંધો નથી, મીઠાઈ વેચી શકાય છે, પણ એને ધર્મનું સ્વરૂપ આપવાની જરૂર નથી. મીઠાઈ ખરીદવામાં પણ કોઈ વાંધો નથી, પરંતુ કોઈનો ધર્મ છે, સ્વધર્મ છે, એ વિકૃત થઈને ધંધાનું રૂપ ધારણ કરે એવા સ્થાનોની અંદર જઈને ને આ વ્યવહાર આપણાથી ન થવો જોઈએ. આ વાત આપણે બહુ સ્પષ્ટ સમજી લેવી જોઈએ. ધર્મ વસ્તુ અલગ છે અને ધંધો એક અલગ વસ્તુ છે. ધંધાને આપણે ધર્મ સિદ્ધાંત કે ધર્મ નિયમથી કરી શકીએ છીએ, પરંતુ ધર્મને આપણે ધંધો નથી બનાવી શકતા. એટલે જ શ્રી મહાપ્રભુજીએ એ જ પદ્મનાભદાસજી જ્યારે શિષ્ય થવા માટે આવ્યા શ્રી મહાપ્રભુજીના, ત્યારે મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરી કે ભક્તિ એ તો આપણો ધર્મ છે, આપણું સ્વરૂપ છે. એ પદ્મનાભદાસજી ભાગવતની આજીવિકા કરતા હતા, કથાકાર હતા. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનું શિષ્ય બનવા માટે આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસજીને કહ્યું કે ભાગવતના નામે દ્રવ્ય લેવું, દક્ષિણા લેવી, એના કરતાં ભૂખ્યા મરી જવું હું બહેતર માનું છું. તને કોઈ દિવસ ન મળે ખાવાનું અને તારું મૃત્યુ થઈ જાય એવું લાગે તો તું મરણ પસંદ કરજે, પરંતુ ભાગવતના નામે દ્રવ્ય તું કદી લેતો નહીં. આ શરત છે તો હું તને પુષ્ટિ માર્ગની દીક્ષા આપી શકું. કારણ શું કે ભગવત કથા, ભાગવત કથા, ભગવત કીર્તન એ આપણો ધર્મ છે. એ ધર્મને યદી આપણે આજીવિકા બનાવી રહ્યા છીએ તો એ અલૌકિકમાંથી એને લૌકિકમાં પટક્યું. એટલે ગંગાને ગટરની અંદર મિલાવવાની આ એક મનોવૃત્તિ છે. પ્રવાહમાં અને પછી પુષ્ટિમાં ભેદ શું રહ્યો? યદી આ જ કાર્ય આપણને કરવું છે તો પ્રવાહમાં અને પુષ્ટિમાં ભેદ શું રહ્યો? એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં સુધી આજ્ઞા કરી કે વૃત્ત્યર્થમ નૈવ યુંજીત પ્રાણૈ કંઠ ગતૈરપિ. આ તો ભગવત કથાના વિક્રયમાં શ્રી મહાપ્રભુજીને આટલું બધું મનમાં ગ્લાની થાય છે કે કોઈ ભક્ત છે એ પોતાની ભગવત કથા કે ભગવત કીર્તનને આજીવિકા ન બનાવી શકે. આજે આપણે એનાથી કેટલા આગળ વધી ગયા કે સાક્ષાત ભગવત સ્વરૂપને ધંધો કરવા માટે બેસાડી દીધા. ભગવત નામાત્મક સ્વરૂપ ભાગવત છે, એના માટે શ્રી મહાપ્રભુજીને આટલો આગ્રહ છે કે એને આનાથી બચાવજો. એનાથી આગળ વધીને આપણે સાક્ષાત ભગવત સ્વરૂપને, સાક્ષાત ભગવત સ્વરૂપની સેવાને ધંધાના સ્વરૂપ ઉપર લાવીને પટકી દીધી છે. તો આ એક વિચારણીય વસ્તુ છે. અને આ ગ્રંથના સંદર્ભમાં તમે એનો વિચાર કરજો તો તમને સમજાશે કે વસ્તુતઃ જે લોકો પુષ્ટિજીવ નથી, એ પુષ્ટિજીવ નથી એવા લોકોને જ્યારે પુષ્ટિ માર્ગની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે, એમણે આ બધા કૌભાંડો પુષ્ટિ માર્ગમાં પ્રગટ કર્યા છે અને આખા માર્ગને ગેરમાર્ગે દોરી જઈ રહ્યા છે. આવશ્યકતા એ છે કે આ ગ્રંથને સમજીને આપણે પુષ્ટિ માર્ગને પુષ્ટિજીવ માટે સુરક્ષિત રાખી દઈએ. આજે બધી જગ્યાએ અનામત ચાલી રહ્યું છે, દરેક જગ્યાએ રિઝર્વેશન ચાલી રહ્યા છે. ભગવાને આ રિઝર્વેશન પહેલે જ સૃષ્ટિના આરંભમાં સ્થાપિત કર્યું હતું કે પુષ્ટિજીવો માટે પુષ્ટિ માર્ગ રિઝર્વ છે. મર્યાદા જીવો માટે મર્યાદા માર્ગ અનામત છે, પ્રવાહી જીવો માટે પ્રવાહ માર્ગ છે. તો શા માટે તમે એવો મોહ નથી છોડી શકતા કે પુષ્ટિ માર્ગની અંદર આખી દુનિયાને લાવવા દો, જે હોય તે આવો, જે હોય તે આવો, જે હોય તેને દીક્ષા આપો, જે હોય તેને કંઠી આપો. આના આ જે લોભ છે એને તમે શું કામ છોડી નથી શકતા, એ શ્રી મહાપ્રભુજીનો અહીંયા પ્રશ્ન છે. એટલે આ ગ્રંથથી આપણે એ વાતને ખાસ સમજવી જોઈએ કે પુષ્ટિજીવના માટે પ્રભુએ પુષ્ટિ માર્ગ, ભક્તિ માર્ગ પ્રકટ કર્યો છે. એમાં પ્રવાહી જીવો કે મર્યાદા જીવોને પ્રવેશ આપણે ન આપીએ, એનાથી આ માર્ગને આપણે બચાવીએ. આ વાત આપણે બધાએ ખાસ આજની તારીખમાં આ ગ્રંથમાં સમજવું જોઈએ. પ્રશ્ન એ હતો કે જેનું વર્ણન ભગવાને પુષ્ટિ માર્ગમાં કર્યું હોય એનો દેહ મર્યાદા અને પ્રવાહી જીવો કરતાં જુદો હોય છે તે કેવી રીતે? આ એનું પ્રકટ દ્રષ્ટાંત છે. અત્યારે જે આપણો વ્યવહાર છે એ એનો પ્રકટ દ્રષ્ટાંત છે કે પુષ્ટિજીવ છે, જેમ કૂતરાની પૂંછડી છે, એ સીધી ન થઈ શકે, વાંકી હોય તે વાંકી જ રહે, એમ પ્રવાહી જીવ કે મર્યાદા જીવ પણ જો પુષ્ટિ માર્ગની અંદર આવી ચડશે તો એનું શરીર, એની ઇન્દ્રિયો, એનું મન પુષ્ટિ માર્ગને અનુરૂપ નહીં થઈ શકે. જે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે યજ્ઞ યાગો બધા દાડા વીતી ગયા, ખતમ થઈ ગયું, કલિકાલ છે હવે, પણ તેમ છતાં પણ ઓ વાંકી તે વાંકી જ પૂછડી, એ પુષ્ટિ માર્ગમાં આવીને પણ કોઈક મંત્ર જપવાનું તમને કહેશે કે આ મંત્ર જપશો તો તમને આ ફળ મળશે, આ યજ્ઞ કરશો તો તમને આ ફળ મળશે, આ તીર્થયાત્રા કરશો તો તમને આમ થશે, આ તમે કંઈક પ્રસાદ કે મંત્ર દોરા ધાગા પહેરી લેશો તો તમને આ થઈ જશે. આ જે એ જ મર્યાદા માર્ગ હતો કે જેના ઉપર શ્રી મહાપ્રભુજી પૂર્ણ વિરામ મૂકીને પુષ્ટિ માર્ગ સમજાવ્યો, એ પાછા એ મર્યાદા જીવની પૂંછડી પાછી વાંકી નહીં વાંકી તે પુષ્ટિ માર્ગમાં પણ એ મર્યાદા માર્ગ પેદા કરી દીધો. આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. અને જોજો તમે, પુષ્ટિજીવ જે હશે એ જો મર્યાદા માર્ગમાં પણ જઈ પડશે ને તો મર્યાદા માર્ગ એનાથી સહન નહીં થાય. દાખલા તરીકે તમે કોઈ વખતે બદ્રીનાથજી જાઓ, ત્યાં ભગવાન તપસ્યામાં બિરાજી રહ્યા છે. ઉનાળામાં જાઓ તો પણ ત્યાંની ઠંડી ભયંકર હોય છે. સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઠાકુરજીને બરફ, પીગળેલું બરફ છે ને એના ઠંડા જલથી ત્યાં સ્નાન થાય, અને ચંદન ઘસી ઘસીને ઠાકુરજીને લગાડવામાં આવે બારે મહિના. કોઈ પુષ્ટિમાર્ગી ત્યાં જઈ ચડે તો એ દ્રશ્ય એનાથી સહન ન થઈ શકે કે આ શું થઈ રહ્યું છે, અત્યાચાર થઈ રહ્યો છે. તમે જોતા હશો કોઈક વખતે, તમે જન્મના સમયમાં પંચામૃત થતા હોય, પંચામૃત કરાવનાર પુષ્ટિમાર્ગી હોય, તમે કોઈ વખતે મધ આંખમાં આંજ્યું હશે, કેવી બળતરા થાય છે. ઓ નેત્ર પ્રભા જીવ દયા એવું એક આવતું હતું આંખમાં આંજવાનું, તો એ તમે કોઈ વખતે આંજ્યું હશે કેટલી બળતરા થાય. હવે ભગવાન, આપણે ત્યાં એવી પરિપાટી છે કે જન્મ સમયે જે વૈદિક અધિકાર જેમનો છે એ લોકો જન્મ કરાવે તો પંચામૃત સ્નાન કરાવે, એમાં મધથી પણ ઠાકોરજીને સ્નાન થાય. પણ જ્યારે સ્નાન કરાવીએ ઠાકોરજીના, ત્યારે પુષ્ટિમાર્ગી છે એનું દિલ થોડું દહેલી જાય. એટલે એવો પ્રયાસ કરે કે પહેલાં દૂધથી સ્નાન થાય, પછી દહીંથી થાય, પછી ઘીથી થાય, પછી બુરું આવે પીસેલી ખાંડ, એના પછી મધ આવે, જેથી સ્વરૂપના ઉપર, શાલિગ્રામજીના ઉપર પીસેલી ખાંડનું આવરણ એટલું રહે કે મધનો સ્પર્શ ત્યાં ન થઈ જાય. ઓર્ડર આ રીતે સેટ કરી લીધો આપણે. યદ્યપિ મર્યાદા માર્ગને આપણે અનુસરી રહ્યા છીએ, મર્યાદા માર્ગી વિધિને, પણ ત્યાં આપણો એ પુષ્ટિભાવ છે કે ભાઈ મધથી આંખ કેટલી બળશે, એટલે સીધું શ્રીઅંગને મધનો સ્પર્શ થાય એમ આપણે સ્નાન નહીં કરાવીએ. પહેલાં બુરાથી ઉપર એક એના ઉપર લેયર આવી જાય, એના પછી એના ઉપર આપણે મધથી સ્નાન કરાવીશું. તો ત્યાં પણ મર્યાદા માર્ગી વિધિ કરવા છતાં પણ પુષ્ટિનો ભાવ આપણો ત્યાં જાગેલો છે. અને બદ્રીનાથજીની અંદર માઇનસ ડિગ્રીની અંદર પણ તાપમાન હોય, જ્યાં પાણી જામી જાય, તે વખતે પણ ચંદનનો લેપ શ્રીયંગમાં ઠાકોરજીને થાય, જે આપણી કલ્પનાની બહાર છે, એ કેવી રીતે શક્ય બને. તમે જગન્નાથપુરીની અંદર જાઓ, રથયાત્રાના કોઈ વખતે દર્શન કરો, જે રીતથી રથમાં ઠાકોરજીને પધરાવવામાં આવે તો આપણું કાળજું કાંપી જાય. રસ્સાથી રીતસર ઠાકોરજીને બાંધવામાં આવે, બલભદ્રજીને, સુભદ્રાજીને, કેટલાય માણસો એમને ઘસડે ત્યાંથી, ધડાધડ પડે ઠાકોરજી ઉપરથી નીચે એ સ્વરૂપ, અને ઘસડી ઘસડીને લાકડાનો માછો બનાવ્યો હોય એના ઉપરથી ઠાકોરજીને. જેમ જોતા હશો તમે ખેડૂતો છો તો, કે કોઈ વખતે બીમાર થઈ જાય ઢોરને, ઢોરને ટ્રેક્ટર ઉપર ચડાવવો પડતો હોય ત્યારે કેમ કરતા હોય, પગમાં અને શિંગડામાં અને રસ્તા બાંધી બાંધીને ખેંચી ખેંચીને, અને એની માફક ઠાકોરજીને ત્યાં રથમાં પધરાવવામાં આવે. આ દ્રશ્ય એવું ભયંકર દ્રશ્ય છે કે આપણે તો એ સહન ન કરી શકીએ, પણ મર્યાદા માર્ગની અંદર આ રીતે જ પ્રણાલી છે ત્યાં. કેમ કે ઠાકોરજીનું સ્વરૂપ જ એટલું વિરાટકાય છે કે આપણે જેમ આમ પધરાવીને એને ક્યાંક ઠાકોરજીને લઈ જઈ શકીએ એવી રીતે ત્યાં કોઈ શક્યતા જ નથી. અને જે જમાનામાં ઠાકોરજી આવા સ્વરૂપ ધારણ કરીને બિરાજ્યા તે વખતે ક્રેનનો આવિષ્કાર થયો ન હતો, કે ચેન પુલી પણ તે વખતે બન્યા હતા નહીં કે એનું પણ કોઈ જાતનો વિકલ્પ વિચારી શકાય. એ પદ્ધતિ આજે પણ અનુસરવામાં આવે છે. આપણા જેવું કોઈ જઈને, જેમ વિસર્જનમાં આજકાલ ગણપતિના માટે તો ક્રેન વપરાય છે, ડૂબી શકે એટલા પાણીમાં જઈને ગણપતિનું વિસર્જન થાય, પરંતુ હજી એ ત્યાં નથી પહોંચી શક્યો. એ જગન્નાથરાયજીને જ્યારે સ્નાન થાય, એ કાષ્ઠના સ્વરૂપ છે પણ રોજ સ્નાન થાય. આપણે ત્યાં પુષ્ટિમાર્ગની અંદર એવી પ્રણાલી છે કે જે કાષ્ઠ સ્વરૂપ છે એમને સ્નાન કોઈ દિવસ થતા નથી, કેવલ એમને ફૂલેલથી માત્ર સમર્પવામાં આવે છે, પણ ત્યાં સ્નાન થાય છે. સ્વરૂપ એટલું વિશાલ છે, સમુદ્ર કિનારા ઉપર ત્યાં એ બિરાજી રહ્યા છે, એટલે ભેજ કોઈ દિવસ સુકાતો નથી. અને એ કાષ્ઠના સ્વરૂપની અંદર કેટલાય બધી કંસારીઓ, વાંદાઓ છે, ઘર બનાવીને રહે છે જગન્નાથરાયજીના સ્વરૂપમાં. તમે ત્યાં જાઓ દર્શન કરો એટલે ઉડતા હોય ઠાકોરજીના ઉપરથી, ક્યાંક કાનમાં ઘૂસી જાય, નાકમાં ઘૂસી જાય, મુખારવિંદમાં ઘૂસી જાય. આ દ્રશ્ય આપણા માટે અસહ્ય છે. આપણને એમ થાય કે નહીં ઠાકોરજીને કંઈક સુખ થાય. ઠાકોરજીને ત્યાં તાવ પણ આવે છે, એ તમને કદાચ ખ્યાલ નહીં હોય. જગન્નાથરાયજીને તાવ પણ આવે છે. એ એક પાછો એક પુષ્ટિમાર્ગ ત્યાં થોડો ઘૂસી ગયો છે. જ્યારે રથયાત્રા પૂરી થાય, રથમાંથી પધારે પછી ગુંડીચા મંદિર ત્યાં છે, ત્યાં ઠાકોરજીને તાવ આવી જાય થોડા દિવસ માટે, અને તે વખતે એમની દવા થાય. એ 7-8 કે 15 દિવસ સુધી ગુંડીચા મંદિરમાં બલભદ્ર સુભદ્રા અને ઠાકોરજી બિરાજે, ત્યાં એમના દર્શન બંધ થઈ જાય અને ત્યાં એ વર્ષમાં એક વખત ઠાકોરજી એકદમ વિશ્રામ કરે. બીમારી થાય, બધું જ ઉપચાર ત્યાં એમના થાય, શીતલ ભોગ આવે, પોતા થાય એમને, આપણે જેમ સ્પંજ કરીએ તેવી રીતે. આટલી મર્યાદા માર્ગમાં બિરાજવા છતાં પણ ઢસડાવે છે એમાં એમને કોઈની પીડા નથી થતી સેવા કરનારાઓને, પણ પછી તાવ આવી જાય છે ઠાકોરજીને. આ બધી વૃત્તિઓ એવી છે કે મર્યાદા માર્ગમાં પણ કંઈક પુષ્ટિનો ભાવ ત્યાં હોય ત્યારે આ વસ્તુ આપણા માટે અસહ્ય બની જાય છે. એવી રીતે મર્યાદા માર્ગ કોઈ પુષ્ટિ માર્ગમાં આવે તો પુષ્ટિ માર્ગ પણ એનાથી ઝીલી ન શકાય. એટલે એવા ઘણા દર્શનીયા ભગતો રખડતા હોય, એ લોકો પોતાના ટ્રેનના ટાઈમમાં આવતા હોય અને એ લોકો દર્શન બંધ હોય કોઈ આવી હવેલી વગેરેમાં, ત્યારે એમના મનમાં એમ થાય કે ભાઈ આ મર્યાદા માર્ગી મંદિર સારા, એના કરતાં 24 કલાક ઠાકોરજી સલામી ભરતા ઊભા હોય આપણા સામે. અહીંયા તમે તમારા નિયમો મૂકી રાખ્યા છે ભગવાનના સુખના નામે, એમ કરીને કટાક્ષ લોકો કરતા હોય છે. શ્રી ગુસાઈજીના સમયમાં પણ એક રાજાનો પ્રસંગ આવે છે, ચાંપલો ચાંપાભાઈ ભંડારી હતો, એના સંદર્ભમાં કે રાજા જ્યારે આવ્યો ત્યારે એની સેનાને ત્યાંથી કૂચ કરવાની હતી. એને એમ ઈચ્છા હતી કે હું શ્રીનાથજીના દર્શન કરીને ને જાઉં, પણ એનો જે ટાઈમ સેટ થયો હતો એમાં ઉત્થાપન શ્રીનાથજીના થઈ શકે એમ એ રેગ્યુલર ટાઈમમાં એ હતું નહીં. એણે ઓલા ચાંપલા ચાંપાભાઈ ભંડારીનો કોન્ટેક્ટ કર્યો, એ તે વખતનો ટ્રસ્ટી હશે, અને એને કીધું ભાઈ હું 5000 સોનામાં ભેટ ધરું, આજે તમે 15 મિનિટ વહેલા ઉત્થાપન કરાવી દો. એટલે ચાંપલો તો રાજી થઈ ગયો, ચલો આ મોટો મુર્ગો આવ્યો છે, હાથમાં જવા નથી દેવો, મોટો મનોરથી છે, મોટો ગ્રાહક છે. એટલે એને ગુસાઈજીને જઈને એને દબાઈ અવાજથી વિનંતી કરી કે ભાઈ આજે શું વાંધો છે, 15 મિનિટમાં આટલો બિચારો ભક્તિભાવવાળો છે. ગુસાઈજી એ ચાંપલાની ચાંપલાઈ સમજી ગયા અને તે દિવસે જાણી જોઈને 1/2 કલાક મોડા ઠાકોરજીના ઉત્થાપન કરાવ્યા. તમે સમજ્યા ને, આજે ચાંપલાઓ ગામ ગામની અંદર બેઠા છે અને આ જ ધંધો કરી રહ્યા છે, પણ ગુસાઈજી નદારત છે, એ એક તકલીફ છે. એ ગુસાઈજી હવે નદારત થઈ ગયા છે. તો આ જે છે એ આપણી ઈચ્છા અનુસાર ઠાકોરજીને ચલાવવા આ જે મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ પુષ્ટિજીવની ન હોઈ શકે. આ મનોવૃત્તિ યા તો પ્રવાહી હોઈ શકે યા મર્યાદા માર્ગી હોઈ શકે, કે મને જ્યારે મન થાય ત્યારે હું તમારું આવાહન કરું ત્યારે તમારે હાજર થઈ જવાનું, હું જ્યારે મારું થાકી જાઉં ને હું તમારું વિસર્જન કરું ત્યારે તમારે ચાલ્યા જવાનું. ગણપતિ બાપા મોરિયા, પૂરચા વર્ષે લો કર્યા, હવે આવતા વર્ષે યાદ કરશું, હમણાં 3-4 દિવસ ભક્તિ કરી લીધી, હવે તમે જાઓ દરિયામાં અને હવે આવતા વર્ષે અમે તમને યાદ કરશું. તો મર્યાદા માર્ગમાં આ બધું સંભવ છે. હવે એ મનોવૃત્તિ પુષ્ટિજીવોની અંદર પણ અત્યારે તથાકથિત પુષ્ટિજીવોમાં વ્યાપક થયેલી છે કે અમારી ઈચ્છા અનુસાર બધી સેવા થવી,